વાત સમજાય છે? એક મુદ્દો. બીજો, નાનું બાળક છે એની પાસે જઈ અને તમે જોરથી તાળી પાડો, એને મોતનો ભય આવ્યો ક્યાંથી? એને મોત શું કહેવાય એ ખબર નથી, તો મોતથી ડરે છે કેમ? કારણ કે કેટલી વાર મરીને આવ્યો છે, મરીને આવ્યો છે, એટલી ગભરાઈ જાય છે, ઓ બાપરે મર્યો. હે, ત્યારે તમે પાછી ફરીથી એમ કહેશો કે તો આનુવંશિક છે, તો વાત ઉડી ગઈ પાછી, કે માતા પિતાના આનુવંશમાંથી એને આવ્યો છે, રંગસૂત્રમાં થયો છે, જીન્સમાંથી આવ્યો છે, રંગ, તો વાત ઉડી ગઈ. એના એનામાં ભય છે તો આવ્યો છે. પણ આપણે એવા કેટલાય જોયા છે એના મા બાપ એટલા બધા નિર્ભય હોય, શૂરવીર હોય, એનો છોકરો અતિ બીકણ, અતિ બીકણ. કેમ આમ થયું? હમણાં થોડા વખત પહેલાં, એટલે 2 મહિના પહેલાં એક છોકરો, એક ભાઈ એના છોકરાને લાવ્યો, મને કહે સામે છોકરો છે ને 2-2.5 વર્ષનો થયો, પણ એટલો બધો બીકણ છે, એટલો બધો બીકણ, અમારા કુળમાં કોઈ આવા નથી, આનું શું કરવું? એટલે મને તરત વિચાર આવે કે આ આનુવંશિક નથી, આ ગમે ત્યાંથી ફરીને આવ્યો છે ને તે એને એવી બીક ઘરી ગઈ છે, એ બીક અહીંયા પ્રગટ થાય છે. કોઈ ઘણા બાળકો એવા હોય, ઘણી વ્યક્તિઓ તમે જોજો, એવી રીતે પૂર્વે મરીને આવ્યો હોય ને તો પાણી જોઈને છેટો ભાગે, પાણી જોઈને છેટો ભાગે, ઘણા લોકો આગ જોઈને છેટા ભાગે, અગ્નિ જોઈને છેટા ભાગે, ઘણા લોકો લોખંડ જોઈને છેટા ભાગે. કેમ? આગલા કોઈક જન્મોમાં એ એવી રીતે મોતને ભેટ્યો છે, એટલા માટે આ થાય છે. તો મા બાપ અથવા તો જે કુળ એમાં અત્યંત શૂરવીર લોકો છે એમાં દીકરાઓ ભીરું પણ પાકે છે, અને મા બાપ કે પરિવાર આખા કુળ કુટુંબો અત્યંત ભીરું છે, બીકણ છે, એમાં શૂરવીર પેદા થાય છે. કેવા મોતના મુકાબલા કરે એવા પેદા થાય છે. તો એમાં કોઈ આનુવંશિકતાનો કોઈ મેળ રહેતો નથી, એ જીવ જ એવી રીતે ફરતો ફરતો કર્મ કરતો કરતો આવ્યો છે, જેથી કરીને એ એના કર્મો એને પ્રગટ કરે છે, એટલે એ સ્વતંત્ર જીવની અસર છે. ત્રીજી વાત, 2-3 વર્ષના છોકરાને અમે ઘણા અનુભવ કર્યા છે, અમે એને પૂછીએ તાર સાધુ થવું છે તો 2 ખભા ઉલાળી તરત ના પાડીએ, ના નહીં થવું, સાધુ થાય ને નહીં થવું, અરે પણ એમાં શું, નહીં નહીં થવું, અને અમે એને પૂછીએ તરત તારે લગ્ન કર. હવે એને લગ્ન શું કહેવાય અને સાધુ શું કહેવાય કશી 2-2.5 વર્ષના છોકરાને ખબર નથી, છતાંય મારો વાલીડો એમ કાં વિરોધ કરે સાધુ થવાનો અને કાં લગ્નની ફેવર કરે? આ જન્મ જન્મના સંસ્કાર છે એને, જન્મ જન્મના સંસ્કાર છે. તો તમે ત્યાં પણ એમ કહેશો કે એમાં આનુવંશિક ગુણ છે એટલા માટે એનો છોકરો છે એ સંસારને ચાહે છે, મા બાપમાં સંસાર પડ્યો છે અને છોકરો સંસારના એલા રંગસૂત્રો જેના ગુણ આવ્યા છે તો એ બોલે અને સાધુ થવાનો એ વિરોધ કરે, આનુવંશિક છે એમ, બધું આનુવંશિક જ છે વાત કર. તો ભાઈ જેની 70-70 પેઢીમાં ક્યારેય કોઈ સાધુ નથી થયો, અને 70 પેઢીમાં નહીં, 70 પેઢીમાં નથી થયો ને, હાલના મા બાપ પણ, દાદા એના બાપ અને એનો છોકરો 3 પેઢી જીવિત હોય, એ કોઈ ઈચ્છતા નથી કે મારો છોકરો સાધુ થાય, છતાંય એનો છોકરો માંડવામાંથી ભાગીને સાધુ થઈ જાય છે અને શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી થાય છે, આ ક્યાંથી આવ્યું એ મને બતાવો, એમાં ક્યાં રંગસૂત્ર લાગુ પડ્યું? કોઈ ઈચ્છતું જ નથી અને પેલો સંસારમાં રહેવા માંગતો નથી. મા બાપના જ ગુણ આવતા હોય તો એને પ્રગટ જ ના થવું જોઈએ. અને ઘણા એવા મા બાપ છે કે સતત ઈચ્છતા હોય કે અમારો દીકરો સાધુ થાય, સ્વામી અમે ઈચ્છીએ છીએ આ સાધુ થાય, પણ ઓલા મરી જાવ તો થાય નહીં, ગમે એટલો ધકેલે તોય પાછો આવીને ઉભો રહે, તો એ કાં થતો નથી ઈચ્છે તોય, અને પેલા રોકે તોય કેમ થઈ જાય છે? કારણ છે એ જીવ એવી જ રીતે આવે છે. એટલે એક વાત સમજી રાખો કે સાધુ થવું એ લલાટમાં હોય તો જ થવાય છે, બાકી થવાય છે નહીં તો જ થવાય. અને નહીતર જો બાકી હોય અને પૂરું લલાટમાં ન હોય તો તમે જાણો છો કે સાધુ થઈ જાય તો 10 વર્ષે 12 વર્ષે 20 વર્ષે એ ભાગી જાય અને ત્યાં તૈયારીનું જોડું બેઠું હોય, પરણી જાય અને પછી થોડા વખત પછી એના દીકરા પગે લગાડવા આવ્યા છે એવાય દાખલા છે. હોય તો થવાય, નહીતર ના થાય. કર્મ છે, પૂર્વના કર્મો છે તો થવાય છે, નહીતર થવાતો નથી. ભાઈ આપણે અહીંયા ગરીબ ભગત છે તે મને કહે, સ્વામી ઉપાધિ છે. મેં કહે શું? મારો છોકરો 2-3 વર્ષનો થયો. આ વાત મારે કહેવાય કે નહીં તોય કહું છું સમજવા માટે. મને કહે સોસાયટી આ 3 વર્ષનો જ હજી માંડ થયો છે, 2-3 વર્ષનો જ છે. સોસાયટીમાં કોઈ છોકરી ભાળે અને દોટ કાઢે, હવે આને તો નહીતર કાંઈ ખબર જ નથી ને, કાંઈ ખબર નથી આ શું છે. પણ જુઓ, મા બાપ ભક્ત છે, એના બાપ દાદા એટલે દાદા દાદી ભક્ત છે, પેઢીઓનો સત્સંગ છે, એને ત્યાં આ દીકરો આવ્યો છે. એ છોકરી સોસાયટીમાં નાની, એના જેટલી ભાળી લીધી, દોટ મૂકી દીધી, હા, અને પછી બાલ મંદિરમાં ભણવા મૂક્યો, શિક્ષકો રાડ પાડી ગયા છે કે આનું શું કરું. છોકરો એની પાસે કોઈ આવે એટલે ધડ દઈને ધક્કો મારી ઊંધો નાખી દે, અને છોકરી પાસે જઈને હાથ પકડી લે, વાળ હાથમાં લઈ લે, આનું શું કરવું. હે, હે સ્વામી, મને કે સ્વામી આનું શું કરું. મેં કઈ ન થાય ભોગવવાનું, આનું હું શું કરું. એ જીવ એવો આવ્યો છે. બોલો હવે આમાં તમને બુદ્ધિમાં ઉતરે છે કે આ આનુવંશિક છે? એ જીવ એવો છે. પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકે એક છોકરાને ઊભો કરીને પૂછ્યો કે તને વધારેમાં વધારે ગુસ્સો કોના ઉપર આવે છે? એટલે બોલો છોકરો કે રાજારામ મોહનરાય ઉપર. એટલે રાજારામ મોહનરાય મરી ગયા ને વર્ષો થઈ ગયા, તેને ભાળ્યા ન હોય અને એના ઉપર તને આટલો બધો ક્રોધ કેમ? તો કે એને બાળ વિવાહ બંધ કરાવ્યા. અરે તારી ઝપટ, અરે ભાઈ વાત મૂકી દો. આ કઈ આનુવંશિક છે? જીવ એવા છે, અનેક જન્મોના કરતા કરતા કર્મના સંસ્કાર બાંધીને એવા આવ્યા છે, એટલા માટે આવું પ્રગટ થાય છે. અને કોઈ એવા જીવ આવી જાય છે જન્મથી વૈરાગ્ય છે, જન્મથી વૈરાગ્ય, સંસાર ગમતો નથી, એટલે આનુવંશિક નથી, પૂર્વના એના કર્મો અનુસારે જીવ એ ભાવ પ્રગટ કરે છે. ચોથી બાબત, એક બાપને 5 દીકરા, 5ની કૌશલ્ય, સ્કિલ, કુશળતા બધાને જુદી જુદી. નહીતર ખેડૂતના દીકરા બધા ખેતી જ કરવા જોઈએ, એમાંથી કોઈ ડોક્ટર થઈ જાય, કોઈ એન્જિનિયર થાય, સહજ સ્વભાવ. 5 પાંડવો તમે જોવો છો, ધર્મ રાજા તો શાંત રીતે ધર્મની ઉપાસના કરવી, શાસ્ત્ર વાંચન કરવું, એ કથા એ બધું એ જ ગમે. એક જ બાપના દીકરા છે બધા, એક જ માને પેટે જન્મા છે, 5 ભાઈઓ છે. અર્જુન તો એને ધનુષ વિદ્યા જ પસંદ પડે છે, ભીમભાઈ એને મલ યુદ્ધ અને ગદા યુદ્ધ જ ભાવે છે, સહદેવ આખો દિવસ ચિંતન ને જ્યોતિષ, ખગોળ જ્વિગોળ જોયા રાખે, અહીંયા ગ્રહણ છે, અહીંયા એ જ્યોતિષ વિદ્યામાં ખોવાઈ જાય છે. હવે શું થવાનું છે, નામ થવાનું છે, બધું જ જાણે, પણ એને એક જ એવું કોઈ પૂછે નહીં ત્યાં સુધી કઈ કહેવાય. જ્યોતિષી સાચો હોય ને, ત્રિકાળ જ્ઞાની હોય, એ કાં તો પૌ પાછળ સાથે જો જ્ઞાન હોય ને તો સુખી થયો, નહીતર જાણે બહુ દુઃખી બહુ થાય. એટલે આ સહદેવ જેવો દુઃખી કોણ હશે? લાક્ષાગ્રહમાં પૂર્યા, એને ખબર છે એ સળગવાનું છે, બધું જાણે છે, અને છતાંય દોડા દોડી 5 ભાઈઓ કરતા હોય, અને સહદેવને ખબર હોય કે ક્યાં રસ્તો છે, છતાંય બોલાય નહીં. વિચાર કરો, એને બધું દેખાય છે, દ્રૌપદીના વસ્ત્રો ખેંચાશે, ફલાણું આમ થશે, બધું સહદેવ જાણે છે. અને નકુલભાઈ તો એને અશ્વવિદ્યામાં રસ છે, છે ને 5 ભાઈઓ જુદું જુદું. જેના કેટલી પેઢીઓમાં કોઈ કંજૂસ થયો નથી, એને ત્યાં એવો દીકરો આવે છે કે બીજાનું લઈ લે પણ એક દમડી કોઈને આપે નહીં. અને ઘણા એવા કંજૂસ પરિવારો હોય એમાં એવો દીકરો પેદા થાય, કર્ણનો અવતાર જોઈ લ્યો, આમાં આનુવંશિક ગુણોનો કાંઈ મેળ રહેતો નથી. એટલે એ જીવના એવા કર્મો છે, પૂર્વે સ્વાની આ બધી જે આદતો છે ને, એ આદત તો બહુ તમે નિરીક્ષણ કરો તો તરત ખબર પડે, એ બહુ સૂક્ષ્મ છે, એક દિવસમાં કંઈ ખબર ન પડે, પણ તમે જોઈ જ રાખો ને, જો તમારી પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો તમને ખબર પડી જાય કે આનો આગલો જન્મ કયો હશે, આ ક્યાંથી આવે છે. હા, ખબર પડી જાય. એક બેન એના ધણીને લઈને ઢોર ડોક્ટર પાસે ગઈ અને કે સાહેબ આને ઈલાજ કરો. બેનજી હું ઢોર ડોક્ટર છું, પશુ ચિકિત્સક છું, માણસનો નથી. તો કે મને ખબર છે એટલે જ લઈ આવી છું, પણ એનું કારણ શું? તો કે લાત બહુ મારે છે, આ લાત બહુ મારે છે, એટલે પશુ જ છે ગત જન્મનો. આદતને જો ઓળખતા આવડે તો ખબર પડી જાય કે ક્યાં જન્મમાંથી આવે છે. એક કુંભાર ભગત હતા, એની એક દીકરી, ભગત ભોળા, ભજનમાં રથ, અને આ સંસારો ઓછું ફાવે બધું, તે એના સંબંધીઓને એને કહી રાખેલું કે કોઈ એવો યોગ્ય મૂર્તિઓ દેખાય તો મારા દીકરીનો હાથ પીળા કરી દેવા છે, તો તમે જોજો હવે હું તો ક્યાં આમાં બધું કરું, એટલે તમે ગોઠવજો. હવે એમાં એવું થયું, ટાંકણે માકડું, તે ત્રણ સંબંધીઓએ ત્રણેય જગ્યાએ હા પાડી દીધી. દીકરી એક લા મુહૂર્તે પાછી આવતા હોય, એક જ દિવસના આવતા હોય છે ને, તમે જોવો છો ને, એક જ દિવસનું એક જ મુહૂર્ત ત્રણ જાણ આવવાની થઈ. અને દીકરી કુંભાર ભગતને ખબર આપ્યા કે આ દિવસે આવતી દસમીને દિવસે જાન આવશે, તે બીજાય વાત કરી કે આવતી દસમીએ દીકરા માટે દીકરી માટે જાન આવશે, તે ત્રીજાય વાત કરી આવતી દસમીએ દીકરી માટે જાન આવશે. એટલે એક દીકરીને ત્રણ વરરાજા, કુંભાર ભગત મૂંઝાણો. પછી મૂંઝાય ત્યારે ક્યાં જાય? સાધુ હશે બિચારા ઓળખીતા સારા, તેના જઈને પગમાં પડી ગયો. કુંભાર ભગત રડવા માંડ્યો, બાપજી કે આવું થઈ ગયું, મારે શું કરવું? સાધુ કે પણ આ ભૂલ મોટી થઈ ભગત, ધ્યાન રાખવું જોઈએ ને. અરે બાપા, તે જે થયું તે થયું, હવે શું કરવું? સાધુ એવો સમર્થ, એમણે કીધું લે આલે તુંબડીનું જળ લઈ જા, જા તને જે સામું મળે ને એનામાં છાંટજે, એમાંથી દીકરી થશે. તારે બે જોઈએ છે ને, બે વાર છાંટજે, બે થઈ જાય, એક તો ઘેરે છે જ, અને ત્રણ થઈ ગઈ, ત્રણના માંડવા એક અરે ગોઠવી દઈજે, ત્રણેય પરણી જાય છે. ઓલાને ક્યાં ખબર છે ક્યાંથી ક્યુ આવ્યું? જા અને મારે આને તુંબડામાં જળ આપ્યું, અને કુંભાર ભગત એની પર્ણકોટીથી નીકળ્યો, જ્યાં સામો ગયો ત્યાં કૂતરી જ મળી. ઓલા તુંબડામાંથી જળ લઈને અમંજલી ભરીને સાધુને ભગવાનનું નામ લઈને છાંટ્યું, ત્યાં તો ઘેરે દીકરી હતી એવી જ થઈ ગઈ. આ કે ચાલો આગળ ગયા તો બિલાડી મળી, એને જ્યાં અમંજલી છાંટી, ઘેરે દીકરી હતી એવી જ દીકરી થઈ ગઈ. બે દીકરી લઈને ઘરે આવ્યો, ત્રણ દીકરીના માંડવા નાખ્યા, જાન આવી, ત્રણેયની એક એક દીકરી પરણાવી દીધી, હવ ઘેરે બારે ભૈયા ગયા, વાત થઈ ગઈ પૂરી. પણ ચાર છ મહિને ભગતને એમ થયું કે દીકરીને મળવા જવું, પણ મારી કઈ તો મુંજાણ જ, કારણ ત્રણેય એક સરખી. હવે આમાં મને કઈ ખ્યાલ નથી રહ્યો કે આમાં અસલ મારી દીકરી કઈ, એમાં જ લાગણી થાય ને વધારે. ભગત મુંજાણ પણ આવો જે હોય તે આપણે ત્રણેય માનીને આપણે જઈ આવીએ, આશ્વાસન આપીએ, છે તો આપણા જ ને. એટલે ભગત પછી ત્રણેય દીકરીઓને મળવા ગયા. વાત જોજો, તે એક ઘરે જઈને બેઠા, આગતા સ્વાગતા કરી વેવાએ, આવો આવો ખાટલા પાથરા મોરલા દોરેલા ઓશિકાન બાલોચિયા એ બધું નાખ્યું સામે, પછી થોડું બધું ખાવા પીવા, એ બાજુમાં હુડીને ફોપારીને એવું બધું મૂક્યું, બાડોશમાંથી રેડિયા માગીને લઈ આવ્યા, એ બધું જમાડ્યા સારી રીતે, છૂટા ચૂરમાં માથે આવી તાવણનો ચોખા ઘીના ધારું કરીને જમાડ્યા બધા, જમી લીધું. પછી ભગતે પૂછ્યું ધીમે કરીને કે મારી દીકરી અહીં પર આવી, પણ એની કોઈ ફરિયાદ નથી ને? તો કે ના, દીકરી તો બહુ ડાય છે, પણ એમાં એક કુટેવ છે. શું? કે એ વડકા બહુ ભરે છે. ભગત ક્યાં કૂતરી? આ કૂતરી. એટલે જેમ તે મળીને પછી નીકળી ગયા, ગયા બીજા ઘેરે, એને ત્યાં મળ્યા, રાખ્યા, આનંદ થયો, સ્વાગત થયા. જેમાં ભગતે પૂછ્યું કેમ છે અમારી દીકરીને કઈ ફરિયાદ નથી? તો કરે નાના, દીકરી તો બહુ ડાય છે, પણ વાસણ બહુ ચાટે છે. આ પેલી બિલાડી. અને પછી ત્રીજે ગયા અને કીધું મારી દીકરીને કાંઈ ફરિયાદ નહીં ને? ના, કોઈ ફરિયાદ નહીં, ગમે તેટલું વડો ધખો હસ્તે મુખે એ બધું કામ કાજ કરે, અને અમને બધાને દેવ જાણે એવા જાણીને સેવા કરે છે. વગેરે દોટ કાઢી આ મારી દીકરી છે, અને એને પ્રેમથી એ કુંભાર ભગત મળ્યા. કહેવાનું આગલા જન્મની આદત જાય. હવે જોજો, ખરેખર તમને કહું, આ આદતનો અભ્યાસ ઘણું બધું તમને કહી દે કે ક્યાંથી આવે છે. ઘણા લોકો જમે ને તો બે ગલોફે જમે એકાય રે, આપણે કોઈ પણ વસ્તુ જમીએ એટલે અહીં તરત એક બાજુ લઈ જાય કે આ બાજુ લઈ જાય, પણ તમે ઘણા જોજો બે બાજુ એક કારે જમે એક છે. એ આગલા મારે નામ નથી દેવું, એ જન્મની છે, પશુ પશુઓની યોની છે, એની યોનીમાંથી એ જીવ આવતા હોય અને એની આદત રહી. તમે ગમે એમ કરો તો એ આદત છૂટે નહીં એમ, કારણ કે આગલાનો સંસ્કાર છે. અને મેં કોક કોક જોયા ને કઈ વાત વાત થાય ને એટલે આ તો ઘોડો કરે, બીજું કોણ કરે આવું? આવી ઘણી બધી યાદો છો તે ઘણા ને હસવાની ટેવ હોય ને, તમે હસવાના ટેવ ઉપર તમને ખબર પડી જાય આ ક્યાં જન્મ નથી આવે છે. એમાં ઘણી વાર એના મા બાપ ઉપર હોય એવી અસર પણ હોય, પણ એમાંય સૂક્ષ્મ એની પ્રિન્ટ પડતી હોય છે. આવું બધું બહુ હોય છે ઝીણું ઝીણું, એ બહુ પછી અભ્યાસ શીખવાડવા જેવો નથી, નહીં તો બહુ મુશ્કેલી થાય. તમે ઘરે જઈને જોયા કરો આ બધું અને માથાકૂટ થઈ જાય આવે. પણ છે વિજ્ઞાન, અસલ અસલ વિજ્ઞાન છે, ખબર પડી જાય કે આ ક્યાંમાંથી આવે છે. છઠ્ઠો મુદ્દો, જન્મજાત પ્રતિભા. જોજો તમે, એ કઈ રસાયણ માંથી આવે છે, આ કેમિકલ થી પેદા થાય છે આ ચેતના. જન્મજાત, આજે મને રાજકોટનું ફૂલછાપ મને આગલા દિવસમાં આજે મળે, એટલે ગુરુવાર ગયો, આજે 18/6/2010 ગુરુવાર ફૂલછાપ, એની રફતાર રાજકોટની રફતારની પૂર્તિ, એમાં પહેલે પાને સમાચાર છે. તાજુબ થઈ જશો તમે સાંભળશો. નામ એડ્રેસ ટેલિફોન નંબર સાથે આપ્યું છે. મુંબઈના અતુલભાઈ વિઠા છે, એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ દીકરો 2 વર્ષનો હતો ત્યારથી ઓટોમેટિક કસરત કરે. આ પ્રતિભા ક્યાંથી આવી? કેમ એના કોઈને કોઈને ક્યાંય આવી? આવી રસાયણમાંથી કેમિકલમાંથી ઉર્જા પોદા પેદા થઈ હોય અને આવું થવા માંડે? જન્મજાત પ્રતિભા છે, એ ક્યાંક અધૂરું કે પૂરું કરીને આવ્યો છે. ખૂબ એને એ કસરત બધું કરી છે, એ જીવ અહીંયા આવ્યો છે. નહીં 2 વર્ષની ઉંમરે એને કસરત, એ ભાઈ બે તમને અત્યારે હજી સૂઝતી નથી કસરત કરવાનું, ડોક્ટરો અને વડીલો કઈ કઈ થાકી ગયા તોય તમે કસરત નથી કરતા, શરીર લઠ્ઠ જેવું લાંબુ લાંબુ અમને થતું જ જાય છે, હા તોય કસરત નથી કરતા. બોલો 2 વર્ષનો છોકરો કસરત કરે, તાજુબીની વાત હવે છે. હવે છોકરો અત્યારે 4 વર્ષનો છે અને 4 વર્ષની ઉંમરે સાંભળજો, 4 વર્ષની ઉંમરે નોન સ્ટોપ 40 મિનિટમાં 40 મિનિટ નોન સ્ટોપ 40 મિનિટમાં અટક્યા વગર, એક પણ બ્રેક લીધા વગર, એ છોકરો નોન સ્ટોપ 40 મિનિટમાં 1482 દંડ પીલે છે. તાજુબીની વાત. તમે કોઈથી થઈ ના શકે, 4 વર્ષના છોકરાથી થાય? હું અત્યારે આ ઉંમરે 10-11 કરીને ભૂત નેઠો પડું છું. નોન સ્ટોપ 40 મિનિટમાં 1482 પુશઅપ્સ કરવા, દંડ પીલવા, દંડ કેટલા આકરા ભાઈ આમ કરીને આમ, અને છોકરો નોન સ્ટોપ 40 મિનિટમાં 1482. આને તમે શું કહો? આ કેમિકલમાં જ પેદા થયો? ના ના, આપણે વિચાર તો થાય ને ભાઈ. હે, અને થોડા વખત પહેલા જ એક સમાચાર હતા, તો 3 વર્ષનો છોકરો સરસ મજાના તબલા વગાડે, હતા ને એ તો તમે વાંચ્યા છે, કેવા તબલા વગાડે, એટલે એક તાલ શીખતા શીખતા નાકે દમ આવી જાય. અને આ જન્મજાત વગાડે છે એવા સરસ. તમે કોઈ પણ ગીત ઉપાડો, જાત જાતના તાલ તરત ઉપાડી લ્યો, ક્યાંથી આવ્યું શીખ્યા વગર? આ પુનર્જન્મનો સિદ્ધાંત છે, એ શીખીને આવ્યો છે પણ કંઈક અધૂરું પૂરું કરવા આવ્યો છે. જન્મજાત પ્રતિભા છે, નહીં ત્યારે આવડે? અત્યારે તમને ખાલી હિંચ શીખવાડું ને તોય તમને 3 વર્ષે આવડે નહીં. ઘણા લોકો નથી ને આવડતા, મંજીરા લઈને બેસે, આમ આમ કરે, બાજુનું વાળાને તોલો તોડે, એવું ઉલાળે, જઈ ઓલા માથે પડે, એ તો આવડતું હોય એને આવડે. 3 વર્ષનો ઉંમરનો છોકરો તબલા વગાડે જાત જાતના તાલ, એટલે શું ઢોલ વગાડે, તમે જોઈ રહ્યો તમને નચાવી દે રાસ રસડામાં. અરે પણ વાત, એટલે બેટા પણ આ હસમુખભાઈ પાટડિયા હાર્મોનિયમ વાજા પેટી આગળ મૂકી હોય એની પાછળ બેસતા તો દેખાતા નહીં એવડા હતા. ત્યારથી ભજન ગાતા ને ગીત ગાતા ને કીર્તન ગાતા, સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવા જ્યારે બધી કંઈ એવા પ્રસંગ હોય કથા વાર્તા ત્યારે આપણે જવાનું થાય ત્યારે એ બિચારા પ્રોગ્રામ હોય ત્યારે જ દાંત કાઢતા હોય, બાકી માવતરથી જ લઈ આવ્યા હોય જુદા એના મા બાપથી તો એ રડતા હોય, એને છાના રાખીએ, સમજાવીએ, પાણી પીવડાવીએ, ખોળામાં બેસાડીએ, સાવ નાનું બાળક હાર્મોનિયમ વાજાની પાછળ માંડ માંડ દેખાય એવડા, આને ગાવા માંડે ને એવા હજી પડઘા ગુંજે છે ઘરમાં કાશી ને ઘરમાં મથુરા મામારે નથી જવું તીર્થ ધામ વસમી વેળામાં વાલો આવજો નીલો. હા નાના નાના, અને આજે અમદાવાદ આકાશવાણીમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. જન્મજાત આ કેમ આવડે ભાઈ, ઢાંઢા થાય તોય નથી ગાઈ શકતા. જર્મનીમાં મોઝાર્ટ નામનો સંગીતકાર થયો વર્ષો પહેલા, વિશ્વનો બેતાજ બાદશાહ સંગીતનો. હે, 4 વર્ષે પિયાનો વગાડે, 5 વર્ષે વાયોલિન વગાડે. તમે જોજો હજી આવી મારે ઘટનાઓ કેવી છે કે તમને એમ થાય કે પુનર્જન્મ છે, તમને તો આપડાવી જ છે. 4 વર્ષે પિયાનો વગાડે, 5 વર્ષે વાયોલિન વગાડે, 6 વર્ષે જે એના નોટેશન હોય સારેગમના સ્વરના એ સ્વરાંકન બીજાના લખેલા હોય એને વાંચે અને લખી બતાવે. 6 વર્ષે અઘરી વસ્તુ છો એ તમને ખ્યાલ હોય તો જ પડે આ ખ્યાલ. એ લખે અને વાંચી બતાવે એ પ્રમાણે પાછું વગાડી બતાવે. 9 વર્ષે નોટ ચોપડીની જરૂર ના પડે કે કોઈની બનાવેલી નોટેશન હોય એકદમ કંઠે બોલે વાદ્યો વગાડે. લે 9 વર્ષે. અને 14 વર્ષે તો પોતે જ સંગીત કમ્પોઝ કરવા માંડ્યો મોઝાર્ટ. અઘરામાં અઘરું કામ સ્વતંત્ર બુદ્ધિથી પોતે સિમ્ફની બનાવે. એ ભાઈ એ મોઝાર્ટ. એની પાસે એકવાર એક જણો 20-25 વર્ષનો છોકરો એમની પાસે આવ્યો અને કીધું કે મોઝાર્ટ સાહેબ, ત્યારે મોઝાર્ટ સાહેબ તો વ્રત થઈ ગયા હતા, એમણે કીધું કે મારે નવા નોટેશન ને આ બધું રચવું છે તો આ ગીત સંગીતો કમ્પોઝ કરવા છે તો હું કરું. ત્યારે મોઝાર્ટ શું બોલ્યા, તમારી ઉંમર નાની છે. 25 વર્ષનો છોકરો અને મોઝાર્ટ એમ કીધું કે તમારી ઉંમર નાની પડે. ત્યારે એમણે કીધું કે સાહેબ તમે તો 14 વર્ષની ઉંમરે નોટેશન લખતા અને કમ્પોઝ કરતા ગીત. મોઝાર્ટે બે ટૂંક જવાબ આપ્યો, બેટા એટલા જ માટે કે હું કોઈને પૂછવા નહોતો ગયો. મારી અંદરની સ્વયં પ્રતિભા જ થઈ, મારે ક્યાં પૂછવાની કોઈ જરૂર હતી. તું પૂછવા આવ્યો છે એનો મતલબ જ એ છે કે તારી અંદર નથી, અંદર ખાલી છે ને તું શું કરવાનો છે. હોય તો છલકાયા વગર રહેવાનું છે પ્રતિભા. તો પછી કવિ કલાપી લાઠીના સુરસિંહજી ગોવિંદ એનું પુસ્તક આજે પણ મળે છે, કલાપીનો કેકારો. 26 વર્ષ જીવા પણ એમણે જે ગીતો લખ્યા એ ગીતો લગભગ 50 વર્ષ પછી સૂજે એવા ગૂઢ ગીતો લખ્યા છે ને, એવા બધા બધી તમે લખ્યા છે. તમને જો ખ્યાલ હોય તો જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં યાદી ભરી છે આપની, જ્યાં જ્યાં ગુલો. આપણને મસ્તી આવી જાય એમ, શું વાતો લખી છે એમણે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, શું એ મને બાળપણ સાંભળે છે. આ હા હા, કેવા ગીત ભાઈ. ઓહો, આ સાહિત્ય વયું ગયું, રોવું આવે ક્યારેક ક્યારેક તો. ક્યાં એ બધી ગીત કવિતાઓ, ગુજરાતી ભાષાની સમૃદ્ધિ. આમ ગીત બોલતા હોય ને આ બધા ભજનો પ્રાચીન ગીતો બધા ગાઈએ તો આપણને ખોવાવી દે. અને આજે બધે છે પુશી કે પુશી કે રે, પણ આ તમે શું પુશી કે પુશી કે ઢંગ દડા વગેરેના પણ ટીટોળાની જેમ આમાં મામા ઊંચા નીચા થાય. અને 26 વર્ષે બધું કાર્ય પૂરું કરીને વહી આવી ગયા. આ થાય એ ભાઈ વિચારો, શંકરાચાર્યજી 32 વર્ષમાં કામ પૂરું કર્યું, 8 વર્ષમાં ચારે વેદ ભણી ગયા, 12 વર્ષે તમામ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, અને 16 વર્ષે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને વ્યાસજીનું ગહનમાં ગહન બ્રહ્મસૂત્ર એના ઉપર ભાષ્ય લખી નાખ્યા. ક્યાંથી થાય વિચારો, સ્વયં એવો પ્રતિભાશાળી જીવ ક્યાંયથી આવે છે? શંકરાવતાર છે, કૈલાસાધિપતિ મહાદેવ શંકરનો અવતાર સ્વયં શંકરાચાર્ય છે. એને ક્યાં જ્ઞાનને કોઈ પાઠશાળીની જરૂર હોય? મહાદેવને, ભોલાનાથને? તમને ખબર નથી, ભારત વર્ષમાં જે કાંઈ વિદ્યાઓ છે એનો બધાનો દેવ મહાદેવ છે. ભલે સ્મશાનમાં રહીએ છે, કપડાં નથી પહેરતા, આપણે ઘણાને ગમે નહીં, ઘણાને ન ગમે મહાદેવ, પણ મહાદેવ છે એ બધી વિદ્યાઓનો, આ સંગીત વિદ્યા, નૃત્ય વિદ્યા, વ્યાકરણ વિદ્યા, ગાયન વિદ્યા, એ બધી વિદ્યાનો પ્રચારક દેવ મહાદેવ છે શંકરાચાર્ય. શંકરનો અવતાર, હવે એને કંઈ ભણવાનું હોય, પણ છતાંય જો થોડી ઉંમરમાં થઈ જાય છે, અને 32 વર્ષની અંદર 4 મઠ સ્થાપીને કામ કેવું કરીને બી આજે આજે 32 વર્ષના છોકરો શું કરી શકે તમે બતાવી દો. આપણે એને મળીએ, શું કરો, નોકરી ગોતું છું, કેમ થાય છે? તો કે જ્યાં જાઉં છું ત્યાં મને બધા ના પાડે છે. પછી કાં શું કે, લેખિતમાં તો થિયોરેટિકલમાં તો પાસ થઈ જાઉં છું, ઓરલ ટેસ્ટમાં હું ફેલ થાઉં છું. થઈ રાખ બેટા, પ્રતિભા જોઈએ ને ભાઈ, કેમ? વાત સાચી ને, હોય તો થાય ને. શંકરાચાર્ય કેમ કર્યું છે? સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના 17 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પોતે વિવરણ કોમેન્ટરી ટીકા લખી, એ જ્ઞાનેશ્વરી ગીતા આજે પણ મહારાષ્ટ્રમાં ખૂબ પૂજનીય ભાવથી પઠન થાય છે. તમે વાંચો, આ જ્ઞાન ક્યાંથી આવ્યું? એ ક્યાંથી આવ્યું? તો એ પેલો લિયોનાર્ડો દ વિન્સી, હે, કેટલી વિદ્યામાં પારંગત, આટલી બધી ફેકલ્ટી એક જણા પાસે હોય, સંગીત વિદ્યા, ચિત્રકલા. મોનાલિસાને હજી કોઈ ને એનું કોઈ જજ કરી શકતું નથી કે આ મોનાલિસા ચિત્ર છે પેરિસમાં તો એ કરુણ છે કે હાસ્ય ભર્યું છે. હે ભાઈ, એવો સર્જક તમે જો, લિયોનાર્ડો દ વિન્સી નામે અઘરું, અને ખગોળ, ભૂગોળ, શરીર વિજ્ઞાન આ બધા જ વિદ્યાઓમાં મારો પારંગત, આટલું બધું ક્યાં ભણે? આઈન્સ્ટાઈન પણ કહેતા કે મારામાં મગજમાં આ બધું કેમ આવે છે એ મને ખબર પડતી, આઈન્સ્ટાઈન થવાય એમ? જન્મજાત પ્રતિભા હોય, કબૂલ કરવું પડે કે આ જીવ એ પ્રિપેર્ડ જ છે, આવ્યા છે ખાલી પ્રદાન કરવા, કે પાઠશાળામાં તૈયાર ન થાય તેમ, કેમિકલથી ન થાય, રસાયણો ભેળા થઈ જાય અને આવું થતું હોય તો રસાયણો વૈજ્ઞાનિકો શોધી ન લે. આઈન્સ્ટાઈને મગજ રાખ્યા જ છે, આ માઇકલ જેક્સનનું રાખ્યું છે, તો એમાંથી કઈ રસાયણમાંથી એ માઇકલ જેક્સન પેદા થતો હશે? પ્રતિભા હોય આવે તો જ થાય. આ ઈરાકમાં અલ હૈથમ નામનો, એ કોઈ બહુ ઓછો પ્રચલિત છે ભાઈ, પણ એ લિયોનાર્ડો દ વિન્સીનું માથું ભાંગે એવો ઈરાકનો અલ હૈથમ 565ની ઈસવીસનમાં જન્મ, એ તો એના કરતા કેટલી વિદ્યાઓમાં પારંગત. તમે વાંચો તો તમને વિચાર થઈ જાય, ઓહો આટલી બધી પ્રતિભાઓ. પૂર્વના એ લબ્ધ જ્ઞાનવાળા સિવાય આ શક્ય થાય નહીં. અરે ભાઈ, મીરાબાઈ એક જન્મે થવાય, હવે મજાની વાત લાવું છો. નરસિંહ મહેતા એક જન્મે થવાય, ઊંધો થઈ જાય તોય ન થાય. જલારામ બાપા એક જન્મે થવાય, આ બધા જન્મથી છે. તમે જુઓ આ ભક્તિ ક્યાંથી આવી, ક્યાંથી આવી? માઈ મે તો સપને મે પરની ગોપા, કેમ થાય કૃષ્ણના પ્રેમમાં ડૂબી જવું? જલારામ બાપો કેમ થાય ભાઈ, કેમ થાય? એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કોઈ એક જન્મથી થતી નથી, કેટલાય જન્મોના શુભ કર્મોનો ઉદય થાય ત્યારે આવી પ્રેમ લક્ષણા ભક્તિ જીવને પ્રાપ્ત થાય છે. આ યાત્રા છે, આ જન્મના કાંઈ ના થાય. ગોપાળાનંદ સ્વામી આ જન્મમાં થવાય, એ મારે તો કેટલાય નંદ સંતો છે તમારી સામે, નજર સામે છે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, કેટલા ગણાવીએ. આ જન્મે થવાય? એ પર્વતભાઈ થવાય? કેમિકલથી થાય? ના ના ના, કેવું તો પડે ને આપણે. એ ગોવર્ધનભાઈ એ થવું છે ભાઈ, કેમ થવાય? ગોપાળાનંદ સ્વામી સાંભળજો, ઈડર ટોડલા ગામ, ઈડર ટોડલા ટોડલા ગામમાં જન્મ. આજે પણ એમનું જન્મ સ્થળ બધું સચવાયું છે, તમે જાઓ તો બધું જ દર્શન કરવાનું લોકો તમને બતાવે છે. એ જ એમનું જન્મસ્થાનની જગ્યામાં પારણિયામાં પોઢ્યા હતા. સાંભળજો, બે ત્રણ પ્રસંગો કહીશ. 6 મહિનાના હતા, પારણિયામાં પોઢ્યા હતા. 50 ફૂટ દૂર કપિલા એમની ગાય હતી, એ બેઠી હતી ને માંદી હતી. પારણિયામાંથી ગોપાળાનંદ સ્વામીએ 50 ફૂટ હાથ લાંબો કર્યો. 6 મહિનાનું બાળક, ખુશાલ ભટ્ટ નામ, અને કપિલા ગાયના માથા ઉપર આમ હાથ ફેર્યો. આડોશી પાડીને જોઈને ગભરાઈ ગયા કે આ શું, ક્યાં 6 મહિનાનું બાળક અને આ આ જો આ યોગ વિદ્યા, અષ્ટાંગ યોગની સિદ્ધિ. 6 મહિનાનું બાળકે ક્યાં અષ્ટાંગ યોગ સાધ્યો છે? આ ક્યાંથી આવ્યું? આમ હાથ લાંબો કરી કપિલા ગાય ઉપર આમ હાથ ફેર્યો અને કપિલા ગાયને બીમાર હતી, દેહ છોડાવ્યો, દિવ્ય ગતિ આપી. વિમાનમાં કપિલા ગાયને ઉર્ધ્વ ગતિ દેખતી, દિવ્ય ગતિ દેખતા આડોશ પડોશના લોકોએ જોયું. કેમ થાય? શીખ્યા થાય? આ જન્મે 6 વર્ષના બાળકમાં થાય? કબૂલ જ કરવું પડે કે આત્મા કંઈક જુદો છે, આ કંઈક છે. આજે તમે જાઓ છો ત્યાં કોઠી છે, કોઠી એના ખૂણામાં, એ 5 ફૂટ ઊંચી છે. એના પર ગોળનું માટલું હતું. ખુશાલ ભટ્ટને એ બધા 5 વર્ષના બાળકો હતા, ઘરમાં રમતા હતા, ગોળ ખાવાની ઈચ્છા થઈ, ઉજાણી કરવાની, બોલો. તો ત્યાંથી ખુશાલ ભટ્ટે ઉપરથી માટલું ઉતાર્યું, મણ એક ગોળનું માટલું. અને ક્યાં પોતે બાળક, કેટલી ઊંચી કોઠી, એના ઉપર માટલું, એ પાછું એક મણનો ગોળ. અને ખુશાલ ભટ્ટે આમનો લાંબા હાથ કરી ઉતાર્યો અને બાળકો સાથે ગોળની ઉજાણી કરી. થાય? થાય? સાંભળો, એક દિવસ 7 વર્ષની ઉંમર, 6-7 વર્ષના એ હતા, એમના માતુશ્રીને કહ્યું, બા આજે ગણેશ ચતુર્થી છે, ગણપતિ બાપાને જે તો ગણપતિ બાપાને ચૂરમાના લાડુ જમાડવા છે મારે. 6-7 વર્ષના ખુશાલ બાને કહે, ભાદરવા સુધી ચોચ, ગણેશ ચતુર્થી, મારે ગણપતિને લાડવા જમાડવા છે. તો બા મને ચૂરમાના સરસ લાડુ બનાવી દો ને. બોલો. હે ભાઈ, આપણે ગણેશ ચતુર્થી ક્યારે આવીને વહી જાય ખબર નથી પડતી. મજાની વાત પછી છે. એટલે બા એમના છે ને ભાઈ, આ હા, કે ભલે બેટા બનાવી દઉં. સરસ મજાના ઘી નાખીને, ગોળના સરસ મજાના ખસખસ લગાવી અને એક થાળીમાં ચૂરમાના લાડુ બનાવી અને ખુશાલને આપ્યા. લો ખુશ, એ થાળ લઈ બાળકો સાથે કપડું ઢાંકી અને શિવ મંદિરે ગયા. ગણપતિ બાપાને જમાડો, સાથે 8-10 બાળકો એમના જેવડા હોય ને, શેરીમાં રમતા ની તમને બતાવે છે ને, પેલી ગેલેરીમાં ને બધા રમતા ને બધું, ત્યાં મને ક્યારેક જજો ભાઈ એ ભૂમિમાં. હા, બહુ આઘું નથી. તો ગણપતિ બાપા આગળ ખુશાલ ભટ્ટે પેલા લાડુનો થાળ મૂક્યો, લ્યો દાદા જમો. છોકરા બધા છે ને ખુશાલ ભટ્ટની બાજુ બાજુ બેઠેલા. ગણપતિ સજીવ થયા, હુંઈટ કાઢી, તે ઓલા છોકરા જ ગભરાડા કે આ શું છે, ભાગવા મીંડા ને ભાગે જ ને ભાઈ, આમ કરી આમ ગણપતિ બાપા હલે એટલે શું થાય, કયો છે હલે? એ તો સારું છે કે આપણે આમાં જાય નથી હલતા, નહીં તો આવકાર ખોટો ભાવ્યો કે ખાલી હું એક થપ્પડ મારી હોય તો. હવે ગણપતિ બાપા હલ્યા, ખુશાલ ભટ્ટે બેસો બેસો, ગભરાવું, બેસો બેસો બેસો, લપાઈ ગયા ખુશાલ ભટ્ટારે. ગણપતિ બાપાએ પેલા થાળમાંથી 2 લાડુ લઈ એમના પિતાજી મહાદેવ શંકર બાપા એમને આપ્યા. મહાદેવે લીધા જમવા મહિને, એ ભાઈ મહાદેવજી, મહાદેવ શંકર મેળા લાડુ જમવા, બે લાડુ લઈ સૂંઠથી માતાજીને આવ્યા, માં પાર્વતીજી જમવા મળ્યા, પછીના લાડુ એક એક લઈ ગણપતિ જમવા મળ્યા, ગટક ગટક આખો થાળ ખાલી. આ પ્રતિભા ક્યાંથી આવે છે? આ કઈ એક જન્મના છે? આ આત્માઓ જ જુદા છે. એ આવે છે અને આવા કાર્યો કરે છે. બાકી એમ કઈ ચેતના પેદા થઈ જાય અને આ બધું પછી કઈ રહેતું નથી, એમ કઈ બનતું. છેલ્લી વાત, સાતમો મુદ્દો, છેલ્લો, જોડિયા બાળકો. બીજાનું તો આપણે કઈ ગણતા જ નથી, કારણ કે વળી એમાં કેટલાય તમને પ્રશ્નો થાય ને આ થાય ને તે થાય. જોડિયા બાળકો એક જ સરખા હોય, તમે જાણો છો સ્પિન્સ જન્મ્યા હોય એક જ સરખા. એ બે ભાઈઓ એક સાથે એક રંગ રૂપ ઢંગથી જીવ્યા જન્મ્યા, બેના સુખ દુઃખમાં કેમ ફેર? એક રાજા હોય તો એક રંક હોય, એક શ્રીમંત હોય એક ગરીબ, એક શુરવીર હોય એક ડરપોક. આ કેમ? એકને જ્યાં હાથ નાખે ત્યાંથી પૈસાનો વરસાદ થાય, એક જ્યાં હાથ નાખે ત્યાં ખોઈને આવે. એક જણો તો જેમ જવો જાડવાની જેમ ઘેગુર થતો જાય અને એક ક્યારે બે પાંદડે થાય નહીં. આવું કેમ? ત્યારે માનવું પડે કે આ કર્મના હિસાબ છે. અને જો કર્મ કરીએ, આપણે આગલી વાત યાદ કરો, મર્યા પછી કઈ બચતું ન હોય તો કર્મો કરીએ નું શું? આ આપણે શરદ પવાર રાતે એનું નામ ન લેવાય એટલી હરામી ઓલાદ, દેશને ભૂખે મારી નાખ્યો અત્યારે એટલો. આપણે ખરેખર સામે મળે ને તો બે લાફા ઠોકી દેવા જોઈએ. કુદ સરકારી ગોદામ, એક બે જાતો વાત કરી, બીજી આપણી એને શું કામ વર્ધી રાતે ઉખેડવી? સરકારી ગોદામમાં છે, ગોદામ છે બધા વખંભર મોટા, એ દારૂના ધંધાવાળાને ભાડે આપ્યા, અનાજ બધું બહાર સડે ને બધું રખડે, કૃત્રિમ રીતે ભાવ વધારે, ગરીબ લોકો મરી જાય, કેટલા ખેડૂતો આત્મહત્યા કરે, કેટલા દુઃખી થાય છે. એના કર્મના તમે બંધન જુઓ, કેટલા કર્મ ભેળા કરે છે, કેટલા કેવી કેવી રીતે લોકોને પીડે છે. આજે કેટલા માણસો દુઃખી થઈ ગયા, હે દોયલા થઈ ગયા જીવન, એને કેટલા કર્મો લાગ્યા છે. હવે એ જો મરી જવાનું હોય પછી કઈ હાથમાં જ ન આવતું તો એ ફાવી ગયો કહેવાય ને? એને શું જે કરવાનું કરી લીધું પછી શું છે? પણ ભાઈ એ હિસાબ કઈ જાય? અને આ જન્મે કઈ એ બધા ભોગવાઈ જાય? એટલા બધા એને જે કર્યું છે એ ભોગવાઈ જાય? તમે જે અત્યારે આ જન્મે કર્યું એ પૂરું નથી ભોગવતું, એનું ક્યાંથી ભોગવાય? એટલે જે કર્મો કર્યા છે એ ભોગવવા માટે એને બીજા જન્મો જોઈએ જોઈએ ને જોઈએ. એ ફરતો ફરતો આવે અને ભોગવવા પડે. કોઈને ત્યાં બળદ થયો હોય, હવે એનું કઈ ઋણ હોય તો ચૂકવા માટે એને બળદ થઈને આવવું પડે, ત્યારે ચૂકવાય. અને કોઈ, આ તો એક્ઝામ્પલ છે ખાલી સમજવામાં, કોઈ છોકરા હોય એના મા બાપની સેવા કરી ન હોય, બાપની સેવા કરી ન હોય. હવે બાપની ઈચ્છા તો મારો છોકરો સેવા કરે, પછી બાપને એમ થાય મનમાં થઈ જાય, અરે રે આ દીકરા, એના માટે અમે આ બધું કર્યું, છતાં અમારે અત્યારે આ દીકરો કાંઈ સેવા કરે નહીં, એના કરતાં ક્યાંક જોયું હોય અને મનમાં થઈ જાય આના કરતાં કૂતરો થયા તો સારું. એટલે બાપો પછી એને ઘેરે કૂતરો થાય અને પછી છોકરો એની સેવા કરે. જો પ્લેનમાં લઈ જાય, એસી કારમાં લઈ જાય, ખાવાના બધાય, બેસવા માટે સોફા, માંદો થાય તો ડૉક્ટર પાસે લઈ જાય, આખો દી જાય તો ફેરવવા લઈ જાય. અમેરિકામાં તમે જુઓ, અહીંયા તો બધું એવું છે, અમેરિકામાં કૂતરાને સવારે લંડનમાં બધે જ્યાં હોય ત્યાં કૂતરાને ફેરવવા, સવારે વોક કરવા લઈ જાય, ટટ્ટી કરવા લઈ જાય જાજરૂ. પણ આ મને પહેલી વાર ગયો ને 81માં ગુરુદેવ શાસ્ત્રી મહારાજ સાથે, ત્યારે આ મને લાગ્યું પેલા કૂતરો હોય, સાંકળ હોય અથવા કૂતરો છૂટો હોય, પણ દરેક જણો એને આમ પ્લાસ્ટિકનું એવું પહેરેલું હોય. એટલે મને થાય કે આ પહેરતા શું કામ હશે આમ પ્લાસ્ટિકનું? અહીં સુધી કૂતરો લઈ નીકળે ને પાછા આમ બેગ ભરે ભરાવેલી જ હોય, આ શું કામ? એમાં એકવાર ભાળી ગયો એટલે ખુલાસો થઈ ગયો. શું કૂતરાને છે ને ફરવા લઈ આવે, પણ ફરવા એટલા માટે કે ફરે અને જાજરૂ કરી લે. એ જાજરૂ જેવું કરે અને તરત ઓલી કોથળીમાં લઈ લેવાનું અને એ કોથળી બાંધી અને કેડે લટકાવી દેવાય. અરે તમારે બાપના મળ ધોવે નહીં, એ કૂતરાના ધોવે. અને પછી જ્યાં ગાર્બેજ હોય એમાં એ નાખી દેવાનું, બાકી ક્યાંય છૂટું જો નાખે તો દંડ થઈ જાય, મરી જાય. એટલે પછી કૂતરો થાય એટલે બાપની સેવા ન કરી એમ સેવા કરે. આ જાત જાતના ઋણ અને કેટલાય જન્મો લે તોય પછી એના ઋણ પૂરા થાય નહીં. માટે કર્મના ચૂકવણા કરવા માટે એને અનેક જન્મો ગ્રહણ કરવા પડે છે. આ રીતે પુનર્જન્મની શૃંખલા છે. આગળની વાતો પછી. આટલું આજે બહુ, કારણ કે આ એક થોડો હાઈડો જ છે આ, પણ હવે પછી જે છે એ થોડું સમજવા જેવું છે, પણ એ આપણે પછી લેશું. આજનું આટલું ઇનફ છે. સહજાનંદ સ્વામી મહારાજ.